મનોરંજન જેમ જેમ જયારે આત્મરંજન થશે, લક્ષ તૂટે નહીં, લક્ષ તૂટે નહીં, કેવું સનાતન લક્ષ આપે જ્ઞાની ગુરુ. પછી પરમાત્મા જોડે રહ્યા, પછી કાયમ રહ્યા, પછી વધે આપણું જે વાત વાતો બધું કરે પરમાત્મા. પછી આપણે એટલા નહીં, અત્યાર તો અનાથ છે, શું છે બધું છે તને એવો કેમ નહીં કે એનું શું થશે લૂંટી લેવાનું, મારી પાસે શું લેવાનું છે, શું લેવાનું છે નહીં. એ તો ભર નથી, આ શેઠ ને ભર 10,000 એમને લૂંટાય જશે. પણ એવો ભર મને તો નથી કર્યો, તો મારો વાંચ્યો ભાઈ નાખ્યો પત્ની શું કરે, મારી શું કરે, મારું શું થશે એ આવલાદ. કેવી આવલાદ? કેવી છે મારું શું થશે એને ભાઈ મળ સપડાય ત્યારે. એને ભગવાને શું કહ્યું છે? અનાથ કહ્યું છે. શું કહ્યું છે? અનાથ. અનાથ શું? એટલે અમે સનાથ કરી આપીએ. શું કરીએ? સનાથ. જોડે જોડે જોડે તમે એકલા નહીં, બસ શંકરલાલ હતા, શંકરલાલ હું શંકરલાલ હું એકલો એકલો પેલા પેલા બે જણ વાતો હોવ થાય. આપણે એટલા પડ્યા વાતો બધું થાય. વાતો જીતો બધું રાતે હોવ વાત સર, જો કદાચ ના આવી નહીં તો કશો નહીં વાત. અનાથ એકાંત સનાથ થશે. હું આ જે થવાનું જેવું થશે કરીને સોદો છે ને, આખો છતો આખો કરી નાખે. આપડે છતો કરીએ નથી માનતા જે થવાનું જો થશે એનું સત્તો કરીએ છીએ. સત્તો શું કહ્યું? મારું શું થશે એવું બોલે? તું કઈ જતો માણસ શું કે ચક્કર શું? હા, એટલો અહંકાર નથી તારામાં. અહંકાર તો તમે ને તેનું નામ કહેવાય કે સત્તો કરી નાખે તે વખતે. શું કહ્યું? મારું શું થશે એવું બોલું છું? છોકરી વંશ નો છું કે ક્ષત્રિય વંશ નો છું? જો વણિક બોલે તો આપડે ગણીએ, હું વણિક છોકરીઓ વંશ ના છે, છત્રી વંશ નો થઈ ગયો. અત્યારે આ 500 વર્ષ ઉપર ઘોડા રાજા હતા, તો એ ઘોડા રાજા છેલ્લા એક હતા, તો પેલા એને પૂછવા ગયા આપડે પેલો ચિત્તોડ નો રાણા જંગલ માં નાસી ગયો ઘાસ ના રોટલા. એટલે ઘાસ નો રોટલો થાય જ નહીં, પણ પેલું અનાજ હોય છે બાવતી બનતો હલકું હલકા હલકું, એનો રોટલો કર્યો હતો. પેલા ગરીબ લોકો આપે ને અનાજ, ઘાસ પાવતો બનતી એટલે ઘાસ નો રોટલો ના થાય, પણ એ ઘાસ નો રોટલો કે છે. એ રોટલા બનાવેલા હવે છોકરો બોકરો શું થયું છે કે આ રાણા નો છોકરો પણ રાણો વટવારો તો કેવો હતો. નાના નહીં કે છે, નમે નહીં કે છે. શું કે થયા રાજા સાહેબ? આપ તો મોટા એક જરાક નમે આથી જ આપણે તારા સાથે ઘટના છે કરી ના બનો. શું કે અરે હું આ મારું શું થશે એવું અહંકાર એવો રાખ, મારું શું થશે કોઈ કાળે ના બોલી સપના માં ના બોલે. શું કહ્યું? બીજા બધા અહંકાર કરવાના છે. સારું છે તો કેવું હોતું છે, આખો શબ્દો જ મૂકી દેવાનો હોય છે આમાં ભારતી આપે ને, આખો શબ્દો જ મૂકી દેવાનો કે એનું શું થશે એવું વિચાર કરવાનો. લોટુ લોટું લઈ લઈ લે ભર્યું અને લોટું લઈ લે શું ચીજ વ્યક્ત કરી આ સેતુ પણ લઈ લેવાના પણ મારા બહાર વાંચ્યો પડતો ભાગી નાખે મારું શું થાય. મારું શું થઈ ગયું બોલો, ગાય જાનવરો ને એટલી બધું આબરું હોય છે એ ના બોલે. અહીંયા આગળ માંડ્યા કતર ખાના મળાવે છે તો આમ બકરા હસતા હસતા દેખાય. અરે હું આ કહ્યું તમને મારું શું થશે ઉપચાર ને કટના એ વિચાર તો મનુષ્યો કરે કે મારે નામ હોય હે કતર ખાના માંડ્ર થઈ ગયા હસતો આમ હસતા. મારું શું થશે મારું શું થયું છે આપણને કેવું વાંચે છે અને આપડે તો ઘેર સાથે ઘેર સાથે એટલું હોઈ રહ્યા નથી આ એટલું હોઈ રહ્યા શું થશે કર્યું રાત એટલું મને નહીં ફાવે કઈ જાતનો માણસ તાર બાપુ આવવાનો શું કે તમને નહીં કોઈ ખરો ભડક પહેરી જાય શું થાય શું થવાનું છે એ છે ને નથી એ નથી નથી એ થવાનું નથી અને છે એ જવાનું નથી. એક વાગ્યા અંદર ભરે ને ત્યાં જવાનું નથી નથી જવાનું ચક્કર ભાષા મળે ને છે જવાનું નથી નથી એથી તીર્થંકર ભગવાને કહ્યું છે કે ક્ષત્રિયો ક્ષત્રિયો તીર્થંકર થાય છે બીજું કોઈ વાણી તીર્થંકર નથી. ક્ષત્રિયો મારું શું થશે એવું પાંડવ પાંડવ ત્યાં મળી શકતો તમે આમ દ્રૌપદી ને હું દ્રૌપદી ને હું કક્ષામાં મૂકી હતી ત્યાં સુધી તમે ક્ષત્રિય કોમ કહેવાય શું કહેવાય ક્ષત્રિય હા સત્તા કરે મારે ક્ષત્રિય મારું છે પછી એમ ના એ બધા વિચારો કરે ભાઈ મારું શું કઈ તો એ વિચારે કરે નહીં ભાગ્ય જ નહીં કોણ મૂકી ભગવાને ભગવાને કહ્યું ફર્સ્ટ શુદ્ર એ કામમાં આવે એવા નથી મોક્ષના કામમાં માટે બીજા વૈશ્ય એ મોક્ષને માટે તૈયારી થાય એવા છે ઘણા કાળે અને બીજા છે તે ક્ષત્રિયો એ મોક્ષને માટે એક્ઝેક્ટ લાયક છે અને ચોથા બ્રાહ્મણો એ છે તે ડંગાર થઈ રહ્યા છે શું કહે છે એટલે આ ચડવાના કામમાં ના રહે છે એ પણ વેબો નોર્મલ થઈ ગયું છે મોક્ષ છે આપણે અહીં જઈને આવે છે ને તો બધું સાસો વાસો હતું મોટું પડજો હતું ગયો પંડિત જેવો હતું ગયો હોય અહીંયા આવે ત્યારે હું સમજી ગયો કે આ યબો નોર્મલ થઈ ગયો છે બધું હેસી બેસી છોટું ચાર પછી તેલ આવે હેસી છોટો એટલે કઈ ગામમાં જાત્રા ગયા હતા કરી રહી ગયા હતા રાજગીરી રાજગીરી જાત્રા ગયા હતા પાછી લાયા આડતી દાડા ફરી પછી ચાત્રો કારણ કે અહીંયા તો જૈનો માતાજી નું હોય તો કરવાનું શિવ નું હોય તો કરવાનું બધે કારણ કે આપણું બધું બધો ભાગ વાળું એટલે બધે દર્શન કરતા કરતા એ રાજગીરમાં ગયા એ દિગમ્બરીના ધર્મશાળા ઉતરેલા પેલા દિગમના ધર્મશાળાના મેનેજર સમજી ગયો કે જ્ઞાની પુરુષ એના બધા પાંત્રી ગણ જે આ પાછળ છે ને એ બધા એમની જોડે છે આ જ્ઞાની પુરુષ હાથમાં આવ્યા છે તો આપણે કંઈક ફોર્મ કાઢી લો એટલે એના કઈ સભા છે દિગંબરોની આજુબાજુના જિલ્લામાંથી બધા આવ્યા છો તમે મોટા મોટા એના એ કે છો એ સભા ભરાવાની છે મીટિંગ થઈ ગઈ છે. મીટિંગ થયા પછી પોતે અમને કહેવડાયું રાતે 9 વાગે કે અમારા બધા શિક્ષાઓ રહ્યા છે આજે મેં કહ્યું કે ભાઈ આ જ્ઞાની પણ થયા છે કંઈક વાત મોડું હોય ને એટલે જવાના તો પાછા ગયા નથી તો આપ થોડું કંઈક કહેશો મેં જોયે આવી છે બરાબર ને એટલે મેં તો આ પાંભરી જઈને કહ્યું હેડો તો આગળ સાહેબ હોવું હા પણ મારી એકલામાં તો મોત બધું કરે પછી એકલા જતા ઉકેના નું હું ખબર ના અમે ચાર જણ ખબર ના ઉકેના એકલા પણ સાચી ના જાય બધા પાંતરી જઈને આ બધા બે હારેલા પછી મેં શેઠ દેવ ભાઈ સાહેબ આવડે છે આવો શેઠ પધારો બેસો પછી વાતચીત આવે વિવેકની ભાષા પૂરેપૂરી આવડે છે ગુરુ નથી ગયો ઓપરેશન નાગી ભાષાનું છે બોલો હવે તમારું નામ ઉપયોગ થશે દેવ ગતિમાં જવું હોય તો મિત્રી ભાષા ના ના ચાર જગ્યા તમારી મના બધા પેલા પેલું શું કહ્યું અમને કોનું નામ કહેવાય સાતો જઈને તો 25 મહિના એરિયામાં સુગંધી આવે મારા ઘરમાં સુગંધી આવે તારા ભાઈ હું છોકરા હું પછી આટલું બોલ્યા પછી ખરા ભાઈ આ સહન ના થાય તમે તો હવે હજુ ઓપરેશન કરું છું કે આ ગળામાં ઇન્ટી આવી છે તમે કહેતા તો ફરી આગળ ના નાખું ઊંચી ઊંચી લઈ જવું પડશે આ સૌ તમે કહેતા તો બંધ કરજો આમાં પાટા છે પાકી જાત પાકી જાત હમણાં એમ તો સારું નથી આપણે ભરવા નથી પછી લેવા દેવા આ એમના મગજને ઉછાર કઢાવે છે તો કેટલા કેટલા કરુણાવાળા માણસ કહેવાય આમ તો સમજી જાય પાકી જાત એ હિંદક આપણે લેવા દે હું કોણ ઉતરે આપણું કરું શોખે નથી રાખતો શોખ હોય ને તો કરી શોખ નું કાર્ય કર્યું શોખે નહીં રાખતો જો ભાઈ હજુ ઓપરેશન તમને નાખો હતો હજુ ભાઈ નીકળી જાય પાસે કાઢી અને પેલી ચોખ્ખું પેલી મીઠી કાઢતા અમે નાના સાહેબ કર્યું નથી ઓપરેશન અને પછી જે આવ્યું છે જે આવ્યું છે જે આવ્યું છે અત્યારે કાગળ આવે છે કે હવે અમને બધે સાફ કરી થાય મોટ સાફ મારા શબ્દ નીકળી જાય બધો નંગોળ કહું કે નંગોળ નજરો બધો નીકળી ગયો પછી બદમાશો નલાયકો ઊંધા છતાં કર્યા બધું કર્યું ઇસ્ત્રી જોડે શું નાપાસ બધા રોજ નીકળી જાય જેમ હું બોલું તેમ આ નવી આ અહીંથી દૂટી દૂટી આત્મા શુદ્ધ છે કેવું છે દૂટી આત્મા શુદ્ધ થોડો જ ભાગ એ શુદ્ધતા ને આ નવી જો દુઃખી થઈ જાય ને તો એનો હાસ્ય આપણે આરતી કરીએ સર હાસ્ય જોયેલું તું નાની કોઈ કે દૂધીનું હાસ્ય છે શું છે તે તમારી દૂધીનું હાસ્ય કરાવડાવે એટલા માટે કરાવ તમારા બધું મોટી નીકળી જાય તો અમદાવાદ ખબર ને આ દૂધીનું હાસ્ય જેનું થયું એ ભગવાન થઈ ગયો શું થયું ખબર ને કે એમને આ ઓપરેશન કર્યું તે ઓપરેશન કેટલા માટે કર્યું દૂધીએથી હસ્યો નથી કોઈ દાદા આ બધા હસી હશે હું આઈ તારા બાપનું થતું હશે તું એ કરશે બધા હું નથી આવતું હું હાસ્ય તો એનું નામ છે મુક્ત આપણે ભૂલી ગયો બધું બધા ભૂલી ગઈએ અને હાસ્યમાં અને હાસ્ય રાતે આપણને યાદમાં આવ્યા તો એ ટેબલ પર બેઠું આપણે હસતા હસતા ખાવું મેં આ ટેબલ ને હું હાજો થોકજો જોડે કઈ જાતની જમાત પાકી છે આવી જમાત એટલે ભણવાનું મારે ભાગે પૂજો વાળો મારે ભાગે એ ઋષભભાઈ ભગવાન ના વખત કોઈએ પૂજો વાળ્યો નથી આ મારે ભાઈ પૂજો વાળો એ સોશિયલ માટે પૂજો વાળવાનો મારે ભાઈ આવ્યો આ તમારો પૂજો મારે કાઢો તો મને કેટલી બહુ ખેંચાય નહીં મને બહુ ખેંચાય જ્ઞાની પુરુષે કલાકમાં જયારે મોક્ષ આપવાની જેને આટલી બધી સિદ્ધિઓ છે જેની પાસે તેને આવો ટાઈમ બધાનો સારો લાગતો પણ શું કરે કારણ આવે વિચારે છે કે મોક્ષ મારો ખબર ખબર કે ઓવરવાઇઝ થઈ ગયેલા શું થયેલું એબોનોર્મલ થઈ ગયેલા ખેંગાર થઈ ગયેલા આ તમે નથી ખેંગાર થઈ ગયા તમે તો એક્ઝેક્ટ છો આપડે બહાર ઘડી દે ને હમ કરી જરા પી રન કરી નહીં કરી પણ આ તો ડિફોન થઈ ગયેલો ખેંગાર થવા મરી ગયેલો કોઈ કામ નથી કોઈ કામ નથી ભગવાને શું કહ્યું હતું કે આગમ લોકો ને આગમ હાથ નો જાગવા નહીં શું કહ્યું છે એને ગમ જ નથી કોઈ જતું સંસાર નું બહુ વધારે છે નિકાલ કરતા શાસ્ત્ર હાથ નો જાગવું બબુ તો શાસ્ત્ર તો શસ્ત્ર છે પ્રગતની છે હું આ હાથ ગાડી ભવિષ્ય છે હું આ એટલું જ્ઞાની જોઈ દેખાડે ગઈ રસ્તે થી ગયા મોક્ષ થતો નથી ચિંતા જતી નથી કસાય ઘટતા નથી ઘટતા નથી હવે માર્ગ દેખાતો નથી હવે શું થાય અને થોડા ઘણા એવા હોય તે મનમાં એમને કોઈ કે નમસ્કાર તમારો મોક્ષ મને આપો અપાર એ તો પરમ વિનય નો ધર્મ છે જો તમે જાણો છો એનો અર્થ શું છે તમારા ભગવાન વાણી છે તમારી પરિણામ છે તમારો ભગવાન તમારે વાણી હોય મારી પાસે રાવ છે અને નહીં તો કહે ને મારો પોતો ખાલી છે વાણી થઈ જાય હું જાણું છું એમ નાગ નાગ નથી કેમ કહી શકાય નથી ભાઈ જ્વાળી કોને કહેવાય તે હિન્દુ પાડું કે જ્વાળી અનુનામ કે ઠોકર પીડાડે વાત નાખે ઠોકર વાગે છે અંધારો હતું ને સારું અંધારું ના હવે કે આપડે દસ બાર વાર થયા તો આગળ અજવાળું હતું અંધારું હતું વિનય બધો કરે તાર મારા મને લાગે છે કે આપતો વિનય શું છે અને આ એક કઠે પડી કર્યો છે કશું ની મનમાં કેટલું કઈ નાખો ને આ શાસ્ત્ર જ્ઞાન છે મારે આત્મજ્ઞાન જાણવું છે આ શાસ્ત્ર જ્ઞાન સાધન જ્ઞાન છે જો તમે જાણ્યો હતા મારી પાસે શું જાણવાનું તમે નિરાંતે ઘેર આ ચાદર એસી લાવજો અને પાછી સુઈ લીધો જયારે ભાઈ કહી દે ત્યારે મારી પાસે રાતે બે વાગે તમારી માટે રાતે બે વાગે સુઈ રાખું સારા તો પછી પાછા બહુ કડા પણ અજંપો થાય છે એમાં પાલો ફૂટે છે અજંપો થાય છે ને આત્મા શો નો તારા બાપ નો શંકર કર્યું માં એક પાલો તો એને ફૂટ્યો ને અહીં તને અજંપો ચડે છે તો નથી સમજતો માં કશું ગાયો બેસીને જ્ઞાન હોય એટલું તને નથી પાલો ફૂટવો ને મને પાલો આત્મા જોડે દેવું ફૂટી હાથે ફૂટે છે પાલો ફૂટી ગયો તેની જોડે આત્મા હું તારે ફૂટી ગયો પાલો ફૂટે છે ને અસર થાય છે ને લોકો પાલો કોણ ફોડે અને કોનું નામ લેવાય કે નોકર કરવાના આઠ ભાગલા શેઠવાડી એક બાજુ પેલી બાજુ બોલે આઠ ભાગલા મુવાના શેઠે આ બાજુ બોલે આઠ ભાગલા મુવાના અમના હાજા નોકર પેલો ગરીબ બચારો એટલે એના ભાગલા ભાઈ હું શેઠને કહું એની જગ્યાએ તું હોવ તો એની જગ્યાએ તું હોવ તો તને શું વિચાર આવે ત્યારે ફૂટી જાય એટલે પરમાં એમ થાય બધું મેં કહે મારો કશો ગુનો નહીં આ શેઠ બચશે અત્યારે એને એવું થતું છે કે મારો ગુનો નથી શેઠ બચશે કારણ કે શેઠ ઘણ ચક્કર છે ગુના વગર મારે એ વાત પાડાના માથે પથારીને દમ દે પાડાનો નોકર તો બધી પ્રકારની ભાગતો હશે વર્લ્ડમાં કોઈ નોકર મેં જોયો નથી જોડાયો નથી નોકર પકડ પ્રકારની ભાગે નહીં ભાગે છે એ શેઠનું નસીબ ભાગે છે ને માથે પેલો અગ્નિમિત એ બને બચાવો શું કોણ નિમિત્ત બને નોકર નિમિત્ત બને છે બચારો નોકરને આપણે નહીં કહીએ ને બિચારે એમ તો ઘણા નોકર છે બાળા બહાર નાખે ને બહાર પણ ના છે સાહેબ આવી મારા છોકરા બે હજાર કરું પાલો બાર નાખે નાખે કદાચ બાળા દાદા ને બધું બાર નાખે ત્યારે નાખે કોઈ આ દુનિયામાં નાનું ચીવડું ખોટું કરનારું ચક્કર નહીં ચક્કર આઠ ભાગ લાગશે શું આખો દાડો કડાપો ધંકો કડાપો ધંકો કડાપો ધંકો જેના જાય એ ભગવાન કહેવાય શું કહેવાય ચાખેલો નહીં કડાપો નો ધંકો તમે શું ચાખેલો આખું જગતે ચાખેલો આખું જગતે કડાપો અજંપો આ કડાપો અજંપો બોલે ખરા પણ એમાં કોણ કડાપો નો કોણ અજંપો એને ઓળખે ઓળખે ખરા લોકો કડાપો ને અજંપાડો કે આ બે માં કડાપો કોણ ને અજંપો કોણ કોને એ કડાપો કહેતા છે તમને શું લાગે તમને શું લાગે કેટલા રેકડાપો નવું કેટલા રેકડાપો નોકર આવ્યો અને દરેક પાલા હોય ને ટકા બધું ખુલ્લું ખુલ્લું ગયો એની સાથે નહીં પડે એને તો પાલા ટેકો નંગ 600 રૂપિયા નું હોય કેવું 600 રૂપિયા આપડે રૂપિયા રૂપિયા નંગ હોય ત્યાં 600 રૂપિયા નું હોય ને એટલે એ જાણે કે આઠ છેલ્લે 48 બેઠી પાણી એટલે બધા ભાઈ સભા માં તો હું કશું બોલે નહીં સારી માં કઈ બોલતો નહીં આ કડવું તું તો મહી અજમ પોકે આ બધા ઉઠે આ બધા ઉઠે એમના અજમ પોકે મહી અજમ પોકે અને આપણા આપણી આ ચપીય ક્વોલિટી તન તન નાલા એક આમ છે બધા હોય તો સાબુ જોઈન છે તેમ કંઈ વાંધો નહીં પણ એ ત્યાં ચાલી જતો ચપીય ક્વોલિટી અને બધા વાણા બહુ પાકા હોય આ તમે આપને કહ્યું એવું જ બન્યું છે આજે તમે બે ત્રણ વખત રિપીટ કરીને કહ્યું છે મારે ખુલાસો કરવો પડશે બે ત્રણ વખત રાજા ભગવાન રિપીટ કરી શકે આજે એવું જ બન્યું છે અમારે જેવું ચા પીવાયો તમે આપણે બે મિત્ર છીએ અમે ચા પીવા બેઠા નોકર ચા મૂકી ગયો ભાઈ એક કફ ઉપાડ્યો બીજો ઉપાડ્યો સુધી પડી ગઈ ચા કફ નકાવીને ચા બધું નીચે શેખાઈ નું નતા એમ થતા અમારે બે ભાઈ બધું પાણી પેટમાં નથી હાલ્યો ભાઈ બંધ બોલ્યો એનો દોસ્ત નથી કઈ ગુપ્ત ચાલતા આ રીત દાદા ભગવાન બહુ કર્યો પણ મારો અમારો બન્યો તું દાદા પછી એવું જ બને છે ઘણા ને એમ થાય છે એનો દાદા સોલ્યુશન આપી દે પૂછવું જ ના પડે અને બહુ જો કરી દીધો પ્રશ્ન કે ઉભો થતો ને તો કાગળ માં લખીને ખિસ્સામાં રાખી મળી ગયો બહુ તો 8 દિવસ એની અંદર તમારા સોલ્યુશન આવી ગયો છે કોઈ ને કોઈ ની વિદ્યા એવી પછી બોલાવું આત્મજ્ઞાન કરું આમ કહેવાય થાક ના ચડે. આ તો મારા થાક ચડી ગયા છે, મને ગણવાનું છે. તારા બાપ નું શુકર હું આ થાક તો રોકી ગયો છું, થાક પર ચડેલો દેખાય મોડા ઉપર ડિગેલ ચોપડી છે, મોડા પર ડિગેલ ચોપડ્યા જેવું દેખાય છે. બધા જાત જતા અહંકાર ને અહંકાર એક જતો ના હોય. આ ત્યાગે ત્યાગી પડા નો અહંકાર હોય, આવાને વેપાર નો અહંકાર હોય, તો કોકરે કોકરે ઘેર સ્ત્રી એક રાખી બધી હાથ રખાવી રાખ્યું તેનો અહંકાર હોય કે આપડે હાથ તો છે. ચક્કર શું થશે આવતા ભાવ માં? ગાયો પોચરી રહેશે, પોચરો મરને મનુષ્ય ના અવતાર માં તો મળશે કે પોચરો મર. શું કરે જ્ઞાનીઓ કેટલી હું બહાર રહી. મનુષ્ય નો અવતાર કેવું સજ્જનતા નો અવતાર. ભૂલ હોય તો ભાગી શકાય એવો અવતાર, જ્યાંથી ભૂલ જાણીએ ને ત્યાંથી જ્ઞાની પુરુષ દેખાય ભાઈ આવી રીતે ભાગી નાખી વાત થઈ ગઈ, જે ભૂલ અજવાળમાં થઈ ગઈ તેને ભાગવાનો રસ્તો હોય. એટલે સર જેનો ગુણાકાર થયો ને એ ભાગાકારથી એની રકમ આવે કે ના આવે? આપણે એની રકમ લાવી હોય પાછી તો પાછી એને એટલા જ ભાગ્યા જ્ઞાની પુરુષ દેખાય રાખે તો પછી ભાગે એ રકમ આવે કે ના આવે? ગુણાકાર એટલા નથી ભાગાકાર થયું છે. શું છે ભાગાકાર ના હોત તો શું થાય? રકમ પછી આવે જ નહીં, એ ગઈ એ ગઈ. ભાગાકાર હોવું છે. શું છે આ ભોગવે છૂટકો થાય નથી ત્યાં ભાગાકાર થાય એ કામનો નહીં. ભોગવું પડે નહીં ને ભાગાકાર કરી આવે જ્ઞાન પુરુષ. ભોગવું પડે હાથમાં હાથમાં સરવારો કરીને 49 કર્યા હોય બોજો વધ્યો મારે એમાં તો આ હાથ હતા તે ધારો હતો. જ્ઞાની પુરુષ છે હાથે ભાગ્યું અતિ તેની રકમ છે જતો નિર્લેપ. શું કહ્યું? નિર્લેપ નિર્લેપ જ્યાં જતો જ્ઞાની પુરુષ ચાલ. શું કરે આખા ભગના લાયસન્સ શરીરના બધા દસ્તાવેજ ફાડી નાખ્યા તું માટે, દેહના દસ્તાવેજ, મનના દસ્તાવેજ, વાણીના દસ્તાવેજ બધા ફાડી નાખેલા. નાડી તૂટવા મળી કદી માછી ઘડી બેબી કઈ ગઈ હા હજુ બેબી માં હજુ બોલે નવકાર નથી નંતર બોલે હજુ બેબી કરે એના મમ્મી એમ થાય કે મારું બોલાઈ છે. શું થશે જવાન થયું તો હવે પોચરો મળી દે કોથળીએ પહોંચી દે કરી જોડે બેબી શું આવી છે બાપુજી મારી ચિંતા ના પાસે એને શું અક્કલ કોથળા સમજે પચ્યું છે ને એને સમજાય હા સમજે ને કોથળો જવાની તૈયાર થઈ ને ચક્કર નાડી તૂટવા મારી છે પાછળ ફેર હવે શ્રી કૃષ્ણ શરણમ બોલ પાછ સહારો જયારે તો હાથ જાલ ના રહી મળે તારા બાપ કોઈ હાથે નહીં ચાલે. નિર્જન જંગલમાં રખડી ભર છે જનાવરમાં જઈશ હું આ એવી દેદી કરતો જઈશ તો આ લોકોને ક્યાં પહોંચી ગયા આને સમજણ અને આત્મજ્ઞાન તો ઘણું અમે કહે કે સ્વીકારી નાખે બધો સ્વીકારી નાખે. બાપ છું તે ક્યાં સ્વીકારી નાખે, હું દાદો છું તે ક્યાં સ્વીકારી નાખે, હું આમ છું તે ક્યાં સ્વીકારી નાખે, હું તમારે ક્ષત્રિય લોકો તે ક્યાં સ્વીકારી નાખે. ક્યાં ફૂતરી જાય આત્મજ્ઞાન ત્યાં ફૂટ્યા પછી મજા આવે છે. ભગવાન હું છું હું છું શું છું હિમ જો શંકરલાલ મન હોય છે ગરમ નો આમ કેટલા ભાગ્યા કરી રહ્યો છે આ દુકાન માં એટલા નહીં છ ભાગી છ ભાગ્યા જઈ કરી દુકાન નું નામ આપ્યું શંકરલાલ અને આપડે બથડી પડ્યા છ ભાગ્યામાં પેલા બધા ભાગ્યા ગણકાયા નઈ આપડે બથડી પડ્યા તમારે છે શું મારું છું હું જ છું બધું એટલે પેલા ભાગ્યા કોર્ટ માં દાવા માર્યા એ મારી પડે છ ભાગ્યા પછી છ ભાગ્યા એ પણ સારી કરતા બાર ભાગ્યા ને કોર્પોરેશન એટલે આ દુકાન માં લોકો ને ભણ નથી આ દુકાન માં સો ભાગ્યા છે સો ભાગ્યા પોતાની સાઈડ થી કાઢી બેઠેલા અને પેલો એટલો ધારી પડ્યો ચેતન સ્વભાવ ને મારું સપ્લાય માલ બધા કઈ જાત નું આ તો બઉ ધીરી જાત નહીં તોફાન છે કરોડ કરોડ હતા શ્રી કૃષ્ણ શરણમ માં એટલા ગયા જ છું બીજું જાણવું તો ખરો આપડે પૂછીએ ને કે હે શ્રી કૃષ્ણ ભગવાન તમે મારે શરણે આવો જગત વિસ્તૃત થતું હોય કે હું આ વિસ્તૃત કરવા જાગીએ ને આનું સામાયિક કરવા બે છે ને સાધુ મારા એ વિસ્તૃત કરે આજે સાથે આહાર લેવા જવાનું છે યાદ નથી કરવું અને એમ કયું સામાયિક કરવા દે પહેલો એ જ ધબડકો પડે જે ભૂલવા ફર ને તે પહેલું યાદ આવે એવું આજે એક કલાક વીસ નથી કરી આવે ને બહુ થઈ ગયું એક કલાક નથી પ્રત્યક્ષ મોક્ષ નજરે માલુમ પડે તો પછી એ આપે તાર તે બાદ એના સાધક પાપ જોયા જોઈએ બધું જોયા જોઈએ કાલે રાખ્યું છે એક ડાક્ટર આવ્યા છે ને એટલે રાખ્યું નહીં તો ના કોઈ પૂંજ રક્ત એમ બધાને પૂંજે નથી જાય પુણ્ય જોડાય નિમિત્તે બની જાય એમ કરો પાંચ મિનિટ થવા તમે બોલો પણ મારે થોડોક બે ચાર જરૂર અને પોતાની બહાર કહેવાય, બહાર થી બહાર કહેવાય. બીજા માણસો એ માણસો છે, એ મનુષ્યો છે. આ તો આ તો દેવ દેવે ના કહેવાય, આ તો બહુ અનંત શક્તિ વાળા છે. અને શક્તિનો પ્રગટ કરાવના જોઈ નહીં તો વેર થાય આવું ભગવાન પ્રગટ કરાવના થાય. નહીં ફળ ફળ શીખે છે, પણ એને જો હજી ચલાવના ના હોય ઓપરેટર ત્યાં સુધી ટેબોટેજ કર્યા છે. છતાં આપણું પુસ્તક માં લખ્યું 2005 માં આ વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે હિન્દુસ્તાન. આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એવું લખ્યું. હશે એટલે પેલા તો ભવિષ્કાર થઈ ગયું, લતાર થઈ રહ્યું છે, કેન્દ્ર થઈ રહ્યું છે. લોકોને સમજાય નહીં ને, ડોક્ટર ખબર પડે. આનો ડોક્ટર હોય ને તેને બીજા નથી લોકો કદું બગડી જવા બેઠું, બગડી જવા તળાર ઘેર બગડી જવા બેઠું. જ્યાં જ્ઞાની પુરુષો હોય, બીજું બધું હોય, સંતો હોય, જે દેશમાં ત્યાં આગળ મદદ થઈ શકે. નકમાં આપણે અહીંથી જનારા વધારે એટલે પછી અહીંયા આગળ જ્ઞાની પુરુષ પાસે કામ કરી દે એટલે અહીંયા આગળ જેમ મેટ્રિક પૂરું થઈ ગયું એટલે ગામડાના છોકરાને કોલેજમાં જવા માટે સ્થળ બદલવું પડે. ગામડાના છોકરા ગામડાનું મેટ્રિક નથી હોય તો છોકરાને શું કરવું પડે? અહીંયા આગળ મારું બધા મેટ્રિક કર્યાલું એટલે સ્થળ એની મારે ગુજરાત કરી નાખે એટલે જ્યાંથી મોક્ષે જવાય ત્યાં લઈ જાય. સિદ્ધું સિદ્ધું ત્યાં આગળ ત્યાં દેખીને ભગવાન દર્શન થાય ને મસ્ત લઈ જાય. એક અવતાર બાકી રહ્યું એવું એને પેલા જ્ઞાન પ્રાપ્ત થાય. મય ઊંઝા સંજોગ મય ગુજેના સંજોગ હોય ને તો બારે ગુજેના સંજોગ હોય. મહી જો ચોખ્ખા સંજોગ થાય ને તો બહાર ચોખ્ખા થાય. મહી ઠંડક તો બહારના સંજોગો ઠંડક વાળા. મહી જેવું હોય ને એ પ્રમાણે થાય. તો અમે આ જ્ઞાન આપીએ ને કે મહી ઠંડક રહ્યા કરે કે બહારના સંજોગો પછી વાંકો સંજોગ જ ના મહી ઠંડક રહે છે. નિરંતર સમાધિ વ્રત ઘેર બધું ઘર છે બહાર છે સમાધિ તૂટતી જ નથી તાર. અને લોકોને સમાધિ એક 2 કલાક આવે એ નથી, લાખ રૂપિયા ખર્ચે તો નથી આવે. નાક લગાવે ને તો પંખો મારી સમાધિ ના રહે બધું ને એટલે પંખો આમાં લઈએ ત્યારે પણ ઠંડક લાગે ને તમે આગ દુખે એક ભાઈ ઠંડક લાગશે એક બાજુ આગ દુખે અને એને વસ્તુ જ ના કહેવાય જો એટલે પ્લસ માઇનસ કરી દેવાય. સહેજે હોવા જેવું ઠંડક બહાર પંખો ચાલતો હતો મહી સર્જ્યા કરે રાજધારો જલ્યા કરે આરોગી ભાવ માં છે એટલે હું શંકરલા આરોગી ભાવ માં છે રાજધારો જલ્યા કરે પોતે પાંચથી એને આરોપી ભાવ માં છે આ બે ને કશી બાર જઈને કશી ઉંદર આવ્યા છું તો બે ચાર દિન છેતરાયો ખતે આરોપ કર્યો એવું આપણે શંકર લાલજી આરોપ કર્યો તેનો આ બધો આરોપ રાતે ઘરાય દાડે ઘરાય અને પરદેશ ના લોકોને આ જાણવાની જરૂર જ નથી આ લોકો પરદેશ ના લોકો મને કે જ્ઞાન અમને આપો કે તમારે કામ નું બરોબર કર્યું જેમ સાઈઠ વર્ષના બાબાને પહેણાવીએ અને પછી બે વર્ષો ગાય બે વર્ષો ગાય આશા રાખીએ એના જેવું મૂર્ખ માણસ એ વાત એ હિન્દુસ્તાનના 25 વર્ષના દુઃખ હોય તે 60 વર્ષના બાબા જેવા છે આખું વર્લ્ડ કોઈ આ ચીન જેવા 5 વર્ષના થયેલા હોય આ બાજુ છે તે મુસ્લિમ 5 વર્ષના થયેલા હોય એટલે આપણા પાડોશીઓ આવે તે છે ને મુક્તિ અહીંથી થાય ગાય વેચન આવતા બધા અહીંથી વધારે ત્રણથી કોક જ જાય ગાય વેચન કોઈ જાય નહીં બાકી એ તો ઉત્તર ઉત્તર ગતિ હજી ચડ્યા કરે પછી સારી જતા જમીન થાય એથી સારી જગ્યા જમીન થાય પછી એના મુસ્લિમો થયા કરે તો મુસ્લિમો થતા થતા પછી અહીંયા આવે એટલે કેટલો કાળ થાય એટલે એ લોકોના જ્ઞાન કામ નથી એમના સાયન્ટિસ્ટ અમને આ વાત સમજ પાડીએ કે કરેક્ટનેસ આ જગત શું છે ખરેખર હકીકતનો અસર શું છે એવું સાયન્ટિસ્ટને શરૂ કરી સાયન્ટિસ્ટને કામ લાગે એ લોકોને બીજી બધી હેલ્પિંગ કરે આ ખોટું માની ગયા છે ને ઝંઝા કરીને એ બધું ખૂટી જાય બધી આખું જગત ગુંચાયું છે આખું જગત ગુંચાયું છે એ તો લોભે ડેવલપ ના થયેલો હોય ક્રોધે ડેવલપ ના થયો માને ડેવલપ ના થયું હોય કપટે ડેવલપ ના થયું હોય કે દેશમાં આપણા લોકો છે ત્યાં બહુ સારું હોય એમાં ડેવલપ નથી થયું તેથી કપટ નથી આવડતું તમને આ તો ખુલ્લી ડેવલપ બધાને કપટ આવડે મારો બાબો હોય તેને આવડે એવું ખુલ્લી ડેવલપ રોજ માન માય લોક જેના ખુલ્લી ડેવલપ થયેલા છે શોપ ઉપર બેઠેલા આઠ પેઢી સુધી લોક હોય જેને મારા છોકરાનો છોકરો તેના છોકરા ખાય પેલા માણિક છે કે ભગવાન પાસે નતું માગી થોડો માગડો માગણી કરી ભગવાન ભગવાન બહુ ભક્તિ કરી આપે કહેવત કે આવું બને નહીં સંત નહીં રૂપ જ મૂકેલા તો આ ગેટના દેવી પ્રજા છે હા બે ડેવલપ તો કહ્યું સાચું શિક્ષણ મળ્યું નથી તો સાચું શિક્ષણ મળે તો બહુ સરસ ખુલ્લી ડેવલપ છે તદ્દન સોનું છે પણ અત્યારે તો એની ઉપર ઉપર તાબાનો ગ્રેટ ધરાય જાય એટલું બધા તમને કહ્યું કોઈ કલાકમાં તમે આપી અને નિષ્કર્ષ થશે મારી જોડે આખી જિંદગી રહી જાય તો કશું વળે નહીં કોઈ કહે છે જ્ઞાની પૂરું